શ્રીમદ્ ભાગવત આઠમો સ્કંધ તેરમો અધ્યાય આગામી સાત મન્વંતરોનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિવસ્વાનના પુત્ર યશસ્વી શ્રાદ્ધદેવ એ જ સાતમાં વ્યવસ્થ મનુ છે. આ વર્તમાન મન્વંતર જ તેમનો કાર્યકાળ છે. તેમના સંતાનોનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો. વેવસ્થ મનુના 10 પુત્રો હતા. ઈશ્વાકુ, નભગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિષ્યંત, નાભાગ, દૃષ્ટ, કરુષ, પૃષદ્ર અને વશુમાન. હે શત્રુદમન, આ મન્વંતરમાં આદિત્ય, વસુ, રુદ્ર, વિશ્વેદેવ, મરુદગણ, અશ્વિની કુમારો અને ઋભુ આ દેવોના મુખ્ય સમુદાય છે અને પુરંદર તેમના ઇન્દ્ર છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ એ સપ્તઋષિઓ છે. આ મન્વંતરમાં પણ કશ્યપની પત્ની અદિતિના ગર્ભથી આદિત્યના નાના ભાઈ વામનના રૂપમાં ભગવાને અવતાર ધારણ કર્યો હતો. હે પરીક્ષિત, આ પ્રમાણે મેં સંક્ષેપમાં 7 મન્વંતરનું વર્ણન તમને કહી સંભળાવ્યું. હવે ભગવાનની શક્તિથી યુક્ત આગળના આવનારા 7 મન્વંતરોનું વર્ણન કહી સંભળાવું છું, તે સાંભળો. હે રાજેન્દ્ર, એ તો હું તમને અગાઉ 6 સ્કંધમાં બતાવી ચૂક્યો છું કે વિવસ્વાન અર્થાત ભગવાન સૂર્યની 2 પત્નીઓ હતી, સંજ્ઞા અને છાયા. એ બંને વિશ્વકર્માની પુત્રીઓ હતી. કેટલાક લોકો એવું કહે છે કે તેમને એક ત્રીજી પત્ની વડવા પણ હતી, પણ મારા ખ્યાલથી તો સંજ્ઞાનું નામ જ વડવા પડ્યું હતું. તે સૂર્ય પત્નીઓની સંજ્ઞાથી 3 સંતાનો થયા. તે સૂર્યપત્નીઓમાંની સંજ્ઞાથી 3 સંતાનો થયા, યમ, યમી અને શ્રાદ્ધદેવ. છાયાને પણ 3 સંતાનો થયા, સાવરણી, શનેશ્વર અને તપ્તી નામની પુત્રી કે જે સંવરણની પત્ની થઈ. જ્યારે સંજ્ઞાએ વડવાનું રૂપ ધારણ કર્યું ત્યારે તેનાથી 2 અશ્વિની કુમારો ઉત્પન્ન થયા. 8માં મન્વંતરમાં સાવરણી મનુ થશે અને તેમના પુત્રો થશે નિર્મોક, વિરજસ્ક વગેરે. હે રાજન, તે સમયે સુતપા, વિરજા અને અમૃતપ્રભ્ર નામના દેવ સમુદાયો થશે અને તે દેવતાઓના ઇન્દ્ર થશે વિરોચનના પુત્ર બલિ. વિષ્ણુ ભગવાને વામન અવતાર ગ્રહણ કરીને તેમની પાસેથી 3 પગલા પૃથ્વી માગી હતી, પરંતુ તેમણે તેમને 3 લોક આપી દીધા હતા. રાજા બલિને ભગવાને એકવાર તો બાંધી દીધા હતા, પરંતુ પછી પ્રસન્ન થઈને તેમણે તે બલિને સ્વર્ગ કરતાંય શ્રેષ્ઠ સુતલ લોકનું રાજ્ય આપ્યું હતું. તેઓ આ સમયે ત્યાં ઇન્દ્રની જેમ વિરાજમાન છે. આગળ જતા તેઓ જ ઇન્દ્ર થશે અને અંતે સમસ્ત ઐશ્વર્યોથી પરિપૂર્ણ ઇન્દ્રપદનો પણ પરિત્યાગ કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. ગાલવ, દીપ્તિમાન, પરશુરામ, અશ્વસ્થામા, કૃપાચાર્ય, ઋષ્યશૃંગ અને અમારા પિતાજી ભગવાન વ્યાસ એ આઠમા મન્વંતરમાં સપ્તર્ષિઓ થશે. હાલમાં બધા લોકો યોગબળથી પોતપોતાના આશ્રમ મંડળમાં રહેલા છે. દેવ ગુહિયની પત્ની સરસ્વતીના ગર્ભથી સાર્વભૌમ નામના ભગવાનનો અવતાર થશે. આજ શ્રી પ્રભુ પુરંદર ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય પડાવી લઈને રાજા બલિને આપી દેશે. હે રાજન, વરુણના પુત્ર દક્ષ સાવરણી નવમા મનુ થશે. ભૂતકેતુ, દીપ્તકેતુ વગેરે તેમના પુત્રો થશે. પાર, મરીચીગર્ભ વગેરે દેવોના સમુદાય થશે. અને અદ્ભુત નામના તેમના ઇન્દ્ર થશે. તે મન્વંતરમાં ધૃતિમાન વગેરે સપ્તઋષિઓ થશે. આયુષ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભના રૂપમાં ભગવાનનો કલા અવતાર થશે. તેમણે જ આપેલા ત્રણ લોકોનો અદ્ભુત નામના ઇન્દ્ર ઉપભોગ કરશે. દસમા મનુ થશે ઉપશ્લોકના પુત્ર બ્રહ્મ સાવરણી. તેમનામાં સમસ્ત સદગુણો નિવાસ કરશે. ભૂરિષેણ વગેરે તેમના પુત્રો થશે. તે સમયે હવિષ્યમાન સુકૃતિ, સત્ય, જય, મૃતિ વગેરે સપ્તઋષિઓ થશે. સુવાસન, વિરુદ્ધ વગેરે દેવતાઓના સમુદાય થશે. અને શંભુ નામે અને શંભુ તેમના ઇન્દ્ર થશે. દેવતાઓના સુવાસન, વિરુદ્ધ વગેરે દેવતાઓના સમુદાય થશે અને શંભુ તેમના ઇન્દ્ર થશે. ઋષ્વસૃજની પત્ની વિશુચીના ગર્ભથી વિશ્વક્ષેનના રૂપમાં ભગવાન પોતાનો અંશાવતાર ધારણ કરીને શંભુ નામના ઇન્દ્ર સાથે મિત્રતા કરશે. અગિયારમાં મનુ થશે અત્યંત સંયમી ધર્મ સાવરણી. તેમના સત્ય, ધર્મ વગેરે દસ પુત્રો થશે. વિહંગમ, કામગમ, નિર્વાણ રુચિ વગેરે દેવતાઓના સમુદાય થશે. અરુણી વગેરે સપ્તઋષિઓ થશે. અને વૈધૃત નામના તેમના ઇન્દ્ર થશે. આર્યકની પુત્રી વૈધૃતાના ગર્ભથી ધર્મસેતુના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે. અને તે જ રૂપમાં તેઓ ત્રણેય લોકોનું રક્ષણ કરશે. હે રાજન, બારમા મનુ થશે રુદ્રા સાવરણી. તેમના દેવવાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ વગેરે પુત્રો થશે. તે મન્વંતરમાં ઋતધામા નામના ઇન્દ્ર થશે. અને હરિત વગેરે દેવોના સમુદાય થશે. તપોમૂર્તિ, તપસ્વી, આગ્નિદ્રક વગેરે સપ્તઋષિઓ થશે. સત્યશાહની પત્ની સુનૃતાના ગર્ભથી સ્વધામના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે. અને તે જ રૂપમાં તેઓ તે મન્વંતરનું પાલન કરશે. તેરમા મનુ થશે પરમ જીતેન્દ્રિય દેવ સાવરણી. ચિત્રસેન, વિચિત્ર વગેરે તેમના પુત્રો થશે. सुकर्म सुत्राम वगैरह देवताओं समुदाय थे अने तेमना इंद्रनु नाम हशे दिविष्पति दिवसपति। ते समय निर्मोक तत्वदर्श वगैरह सप्तऋषि ऋषिओ थे। देवहोत्रनी पत्नी बृहतिना गर्भथी योगेश्वरना रूप में भगवान अंशावतार थे अने तेज रूप में तेओ दिवसपति ने इंद्रनु पद आपशे। हे महाराज, चौदमा मनु थशे इंद्र सावरणी उरु गंभीर बुद्धि वगैरे तेमना पुत्रों थशे। ते समय पवित्र चाक्षुष वगैरे देवताओना समुदाय थशे अने तेमना इंद्रनु नाम हशे शुचि अग्नि बाहु। તેમના ઇન્દ્રનું નામ હશે શુચિ અગ્નિ બાહુ શુચિ શુદ્ધ માગધ વગેરે સપ્ત ઋષિઓ થશે। તે સમયે સત્રાયણની પત્ની વિતાનાના ગર્ભથી બૃહદ ભાનુના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે। હે રાજન, આ 14 મન્વંતરોમાં આ 14 મન્વંતરો ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં ચાલતા રહે છે। એમનાથી જ 1000 ચતુર્યુગીવાળા કલ્પના સમયની ગણતરી કરવામાં આવે છે। 8મા સ્કંદ અંતર્ગત મન્વંતર વર્ણનમાંનો મન્વંતર અનુવર્ણન નામનો 13મો અધ્યાય સમાપ્ત। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય।